سورة سعد سورة نمبر 38 بسم الله الرحمن الرحيم الله نام تھی جے دیارو نے مہان رحم کرنار چھے સ્વાદ કસમ છે આ સબક અને શિખામણથી ભરેલા કુરાનની કે તું સાચો નબી છે પણ જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ જાણી જોઈને અભિમાનથી આંધળા બનીને દુશ્મનાવટમાં પડ્યા રહ્યા છે અમોએ તેમની પહેલા કેટલીય પેઢીઓનો નાશ કરી નાખ્યો નાબૂદ કરી દીધી પછી તેઓ રડ્યા કૂટ્યા પણ કોઈને પણ છટકી જવાનો સમય જ રહ્યો ન હતો અને તેમને અજબ તો એ વાતનું થયું કે તેઓની પાસે તેઓ માંથીનો એક બિવડાવનારા રસૂલ આવ્યા ને નાસ્તિકોએ કહી નાખ્યું કે આ તો એક જાદુગર છે ખુલ્લમ ખુલ્લો જૂઠો તેણે બધા માબૂદોને ખાકમાં મેળવી એક જ માબૂદ બનાવી લીધો છે યાની કે જે ડરાવનારા રસૂલ આવ્યા તેણે એક ખુદાની વાત કહી તો જે બહુ જ ખુદામાં માનતા હતા તેઓનું આ કહેવું હતું સાચે જ આ તો અજબ વાત છે અને તેમના આગળ પડતા નેતાઓ વડીલો ઉઠ્યા કે ચાલો અને તમે તમારા માબૂદોને જ મજબૂતીથી વળગી રહો પકડી રાખો બેશક આ વાતમાં તેનો કઈ સ્વાર્થ ને મતલબ છે અને તેઓ કહેતા કે આગલા ધર્મોમાં તો અમોએ આવી વાત નથી સાંભળી, આ તો એક બનાવી કાઢેલી વાત છે. بل هم في شك من ذكري بل لما يذوقوا عذاب شو اپنا ماتھی صرف تیناج اوپر نصیحت اتاروا ما آوی કે તે રસૂલ બની ગયા. સાચી વાત આ છે કે તેઓ મારા સબકના બારામાં શિખામણની બાબતે શંકામાં પડેલા છે, બલકે હજી તેમણે મારી સજા ચાખી જ નથી. અથવા શું તેમની પાસે તારા જબરદસ્ત અને મહાન દાતા દોનેતર પાલનહાર ની મહેરબાની ના ખજાના છે? અથવા આસમાનો તથા જમીનો અને તે બે ની વચ્ચે જે કાંઈ છે તેનો અધિકાર ને હક તેઓને છે. અગર એમ હોય તો ભલે ને તેઓ ઉપર ચડી જાય. રસૂલો ને જૂઠાવનારા લોકો માંથી ગિરોહ માંથી જેઓ હારી જાય હાર પામીને ભાગી છૂટ્યા હતા તેમનું ભેગું થયેલું આ લશ્કર છે. كذبت قبلهم قوم نوح وعاد وفرعون ذو الأوتاد. તેમની પહેલા નૂહ ની કોમે તથા આદ ના કબીલા વાળા યાની કે હુદ ની કોમે તથા મેખો વાળા ફિરોને પણ રસૂલોને જૂઠલાવ્યા હતા. وَثَمُودُ وَقَوْمُ لُوطٍ وَأَصْحَابُ الْأَيْكَةِ أُولَئِكَ الْأَحْزَابُ. ને એવી જ રીતે સમુદ્ર ના કબીલા વાળાઓએ તથા લૂત ની કોમે તથા જંગલ ના રહેવાસીઓ યાની કે શોએબ ની કોમે પણ આમ તે ગીરો હતા, ટોળાઓ હતા. તેઓ માંથીના બધાઓ એ રસૂલોને જૂઠલાવ્યા ને ખોટા પાડ્યા હતા, જેથી અમારી સજાને લાયક બન્યા હતા. صيحة અને આ લોકો પણ સિર્ફ એક જ ધડાકાની વાટ જોવે છે, મોટા અવાજની વાટ જોવે છે, જેમાં સહેજ પણ મોડું થનાર નથી. અને આ લોકો કહે છે, યાની કે આ લોકો ક્રિટિકની નજરે કહે છે કે એ મારા પાલનહાર, હિસાબના દિવસ પહેલા જ અમારા માટે અમારા ભાગની સજા, અમારા ભાગનો અઝાબ જલ્દી મોકલી દે. રસૂલ, તેઓ જે કઈ કહે છે તે માટે સબર થી સહન કર, ધીરજ થી સહન કર, ને અમારા તાકતવર બંદા દાઉદ ને યાદ કર. બેશક તે અલ્લાહ તરફ મોટો પેશ થનાર હતા, મોટા રજૂ થનાર હતા. قرن الجبال معه يسبحن بالعشي والإشراق. સાચે જ અમોએ પહાડો તેના તાબે કરી દીધા હતા, તેના કબજામાં આપી દીધા હતા, જેથી પહાડો પણ સાંજ સવાર અલ્લાહના તારીફ અને ગુણગાન ગાવામાં તેનો સાથ આપતા હતા. ને પંખીઓ પણ અલ્લાહની યાદની વખતે તેની આસપાસ આજુબાજુ ભેગા થતા હતા, અને તે બધા અવારનવાર તેનામાં અવાજ મેળવતા હતા, સૂર પૂરતા હતા. ને અમોએ તેની સલ્તનત, તેનું રાજ મજબૂત કરી દીધું હતું, ને અમોએ તેને અકલ તથા મુનાઝરાને દેવા થકી સાચા ફેંસલા આપવાની તાકાત અતા કરી હતી. We ભલા તને તે દાવેદારોની પણ ખબર છે, એકબીજા સામે લડનારાઓની પણ ખબર છે કે જ્યારે તેઓ ઇબાદત કરવાના રૂમની દિવાલ કુદાવીને દાઉદ પાસે આવી દાખલ થયા ત્યારે તે તેમનાથી બીક લાગી, જેથી તેઓએ કહ્યું કે એ દાઉદ નબીઓ, અમે બે આમને સામને છીએ, અમારામાંથી એકબીજા ઉપર જુલમ કર્યો છે, માટે તમે અમારી વચ્ચે બરાબર ફેંસલો કરી આપો, ને તેમ કરવામાં કોઈ રીતનો અન્યાય કે જુલમ ન કરો, અને અમને સાચા રસ્તા ઉપર ચલાવો. સાંભળ, બેશક આ મારો ભાઈ છે, તેની પાસે 99 બીબીઓ છે ને મારી પાસે એક જ બીબી છે, છતાં તે મને કહે છે કે તે એક બીબી પણ મને સોંપી દે, ને વળી વાતચીત કરવામાં પણ તે મને દબાવે છે. દાઉદે કહ્યું, ચોક્કસ જ તેણે પોતાની આટલી બધી બીબીઓ હોવા છતાં તારી એક બીબી પણ તારી પાસે માંગવામાં તારા ઉપર જુલમ કર્યો છે, ને બેશક ઘણા ભાગીદારો એવી રીતે એકબીજા પર જાસ્તી કરી જાય છે, જબરદસ્તી કરે છે, સિવાય કે જેઓ ઈમાન લાવ્યા હોય અને નેક અમાલ કરનાર હોય, પણ તેવા ઘણા જ થોડા હોય છે, ઓછા હોય છે. આ સાંભળી તેઓ ચાલ્યા ગયા, ને દાઉદ સમજી ગયા કે અમોએ આ ચુકાદા થકી, આ ફેંસલા થકી તેનો ઇમ્તહાન લીધું છે, તેઓની પરીક્ષા કરી છે, તેથી તેણે પોતાના પાલનહારની બક્ષિશ માંગી અને તે સજદામાં પડી જઈને અલ્લાહની તરફ એક જ ધ્યાનવાળા થઈ ગયા. જેથી અમોએ પણ તેનો આ ગુનો માફ કરી દીધો, ને બેશક અમારી પાસે તેની મોટી નજદીકી ને ઉત્તમ જગ્યા છે. દાઉદ, બેશક અમોએ તને આ જમીનમાં અમારા રિપ્રેઝેન્ટેટિવ નક્કી કર્યા છે, પ્રતિનિધિ નિમ્યા છે. માટે તમે લોકો વચ્ચે ન્યાયની સાથે ફેંસલા આપતા રહો અને મનની ઈચ્છાઓને તાબે ન થાઓ. મનની ખ્વાહિશને સ્વીકાર ન કરો, નહીં તો તે તને અલ્લાહના રસ્તા પરથી રખડાવી મૂકશે. બેશક જે લોકો અલ્લાહના રસ્તેથી રખડી જશે તેમને હિસાબના દિવસને ભૂલી જવાના કારણે સખત સજા થશે. ને અમોએ આસમાન તથા જમીન અને તે બે ની વચ્ચે જે કાંઈ છે તેને નકામા પેદા નથી કર્યા. આ ઈમાન ન લાવનારાઓની ખોટી કલ્પના ને ખ્યાલ છે. માટે જેઓ જહન્નમનો ઇનકાર કરે છે તેમના માટે ખરાબ હાલત જ છે, ભૂંડી દશા છે. ભલા જે લોકો ઈમાન લાવ્યા ને સારા કામો કર્યા તેમની સાથે અમે શું જમીનમાં ફસાદ ફેલાવનારાઓનું જેવું વર્તન ચલાવીશું? અથવા પરહેજગારોને, મુત્તકીઓને બદકારોની બરાબર કરી નાખશું? રસૂલ, આ કિતાબ કે જે અમોએ તારી તરફ ઉતારી છે મોટી બરકતો વાળી છે, માટે તેઓ તેના ફરમાનોમાં ચિંતન મનનને વિચાર કરે, તેના કૌલમાં ફિક્ર કરે તથા અક્કલમંદો સબક હાંસિલ કરે, શિખામણ લે. ને અમોએ દાઉદ ને સુલેમાન દીકરા અતા કર્યા. સાચે જ તે સૌથી સારા બંદા હતા, શ્રેષ્ઠ બંદા હતા. વળી બેશક તે પોતાને અલ્લાહ તરફ મોટો તેની સામે પેશ કરનાર હતા, અલ્લાહ સામે રજૂ કરનાર હતા. તે સમયને યાદ કરો જ્યારે સૂરજ ડૂબવા સમયે કેટલાક ખૂબ જ દોડવા વાળા ઘોડા તેની સામે રજૂ કરવામાં આવ્યા, તેની સમક્ષ લાવવામાં આવ્યા અને તે જોવામાં અસરની નમાઝનો વખત ચાલ્યો ગયો. ત્યારે કહેવા લાગ્યા કે મેં માલના ખેંચાણ અને મોહબ્બતમાં મારા પાલનહારની યાદ છોડી દીધી, અહીં સુધી કે સૂરજ પડદામાં ગાયબ થઈ ગયો. માટે તેમને મારી સામે પાછા લઈ આવો, પછી તે તેમની પિંદડીઓ તથા ગરદનોને તલવાર થકી કાપવા લાગ્યો, યાની કે જે બધા ઘોડા હતા તેને અલ્લાહના નામ ઉપર કુરબાન કરીને ગરીબોને ખવડાવી દીધા. સાચે જમોએ સુલેમાનની પરીક્ષા કરી અને તેના ગાદી પર ખુરશી પર વારસ તરીકે એક ધડ લાવી નાખ્યું, જેથી તે અલ્લાહ સમક્ષ રજૂ થયા. અરજ કરવા લાગ્યા કે એ મારા પાળવા વાળા, મારી ભૂલો માફ કરી દે અને મને એવી સલ્તનત અતા કર, એવું મોટું રાજ આપ કે જે મારા પછી કોઈને માફક ન આવે. બેશક તું મહાન દાતા છે, સખી છે. જેથી અમોએ હવાને તેને તાબે કરી દીધી, હવા ઉપર તેમનો કબજો આપ્યો કે જે તેમના હુકમ મુજબ જ્યાં તે ચાહતા તે તરફ ધીમે ધીમે ફૂંકાય પહોંચાડી દેતા. શૈતાનોને પણ તેને તાબે કરી દીધા હતા. તે બધા ઇમારત બાંધનારા, બાતીમાં બાંધનારા તેમજ દરિયામાં ડૂબકીઓ મારનારા પણ હતા. ને બીજા કેટલાક નાફરમાનીના કારણે બેડીઓ અને જંજીરોમાં જકડાયેલા હતા. સુલેમાન, આ અમારી મહાન બક્ષિસ છે. હવે તું ચાહે છૂટથી આપ અથવા રોકી રાખ, તેને લગતો હિસાબ લેવામાં નહીં આવે. બેશક સુલેમાન ને અમારી પાસે નજદીકી હાંસલ થઈ હતી, ને પાછા ફરવાની ઉત્તમ જગ્યા પણ. ને અમારા બંદા અયુબને યાદ કર, જે વખતે તેણે પોતાના પાલનહારને પોકાર્યા કે સાચે જ શૈતાને મને દુઃખ પહોંચાડ્યું છે, તકલીફ આપી છે ને દુઃખ ભરી ઈજા પણ. અમોએ જવાબ આપ્યો કે તું જમીન પર તારો પગ માર. તેમ કરતા એક નદી વહી નીકળી. પછી અમોએ કહ્યું કે આ ઠંડા પાણી નાહવા માટે છે ને પીવા માટે પણ. અમોએ તેના બાલ બચ્ચા તેને પાછા આપ્યા ને તેમની સાથે તેટલા બીજા પણ આપ્યા. આ અમારા તરફની એક મહેરબાની હતી, એક મહાન મહેરબાની, અને સમજદારો માટે શિખામાં. وخذ بيدك ضغطا فاضرب به ولا تحنث إنا وجدناه صابرا نعم العبد إنه أواب ને આઈ અયુબ લીલા ઝાડની એક ડાખળી તારા હાથમાં લે ને તે થકી તારી બીબીને માર ને તારું વચન જૂઠું ન પાડ બેશક અમોએ તેને મહાન સબરવાળો ભાળ્યો ખૂબ જ ધીરજવંત ભાળ્યો તે કેવો ઉત્તમ બંદો હતો સાચે જ તે પોતાને અલ્લાહના તરફ મોટો રજૂ કરનારો હતો અલ્લાહના તરફ પોતાને લઈ જનારો હતો ને અમારા બંદા ઇબ્રાહીમ તથા ઈસાક તથા યાકૂબ ને યાદ કર જેઓ મોટી તાકાત વાળા અને મોટી નજર વાળા હતા બેશક અમોએ તેમને એક સાફ કામ ખુલુસ વાળું કામ યાને કે આકેબતને યાદ કરવું આખરતને યાદ કરવું એ માટે પસંદ કરી લીધા હતા ને બેશક તેઓ અમારી પાસે પસંદ કરેલા અને ઉત્તમ બંદાઓ માંથીના છે ને ઇસ્માઈલ તથા યસ તથા ઝુલકિફ્લ ને યાદ કર ને તેઓ બધા જ ઉત્તમ બંદાઓ માંથી ન હતા આ કુરાન એક નસીહત છે સબક ને શિખામણ છે ને બેશક મુત્તકીઓ માટે અમારી પાસે પાછું ફરવાનું ઉત્તમ જગ્યા ને રહેવાસ છે યાની કે હંમેશા રહેવાના બગીચા જેમના દરવાજા તેમના માટે ઉઘાડેલા હશે તેમાં તેઓ ઓશિકાઓને અડીને બેઠા હશે, ટેકો દઈને બેઠા હશે ને તેમાં જાત જાતના તરહ તરહના ખૂબ જ મેવા તથા પીવાની વસ્તુઓ મંગાવતા હશે. અને તેમની પાસે એક સરખી ઉંમરની નીચી નજરવાળી હૂરો હશે. હે મુસલમાનો, આ એ જ વસ્તુઓ છે કે જેની બાબતે હિસાબના દિવસ માટે તમને વાયદા કરવામાં આવ્યા હતા. બેશક આ અમારી તે બક્ષીસો છે, તે મહેરબાનીઓ છે કે જેનો ક્યારેય પણ અંત આવનાર નથી, ક્યારેય પણ ખતમ થનાર નથી. આવો જ બદલો હશે અને સાચે જ સરકશી કરનારાઓ તાગુતો માથા ભારે માટે પાછા ફરવાની ઘણી જ ખરાબ જગ્યા છે. યાની કે જહન્નમ, જેમાં તેઓ દાખલ થશે ને તે ખૂબ જ ખરાબ ઠેકાણું છે. આ છે તેમનો બદલો, માટે જોઈએ કે તેઓ તેનો સ્વાદ ચાખે, તેની મજા લે, એટલે કે ઉકળતું પાણી અને પરુનો. અને એવી જ રીતની બીજી જાત જાતની સજાઓ પણ ચાખે. જયારે જહન્નમીઓના સરદારો જહન્નમ માં જવા માંડશે, ત્યારે મલાઈકાઓ તેઓને એક બીજા ટોળા તરફ ઇશારો કરીને કહેશે કે આ એક લશ્કર છે, યાની કે આ તમારા ચેલાઓનું લશ્કર છે, તમારા માનનારાઓ, તમને સ્વીકાર કરનારાઓનું એક લશ્કર છે, જે નાના મોટાના ભેદભાવ વગર તમારી સાથે જહન્નમ માં ઘૂસનાર છે. ત્યારે સરદારો કહેશે કે તેમના માટે કોઈ રીતનો સત્કાર નથી, માન સલામતી નથી. ચોક્કસ જ તેઓ જહન્નમ માં દાખલ થનારા છે. આ સાંભળીને જેઓ તેમને સેવ કરતા હતા તેમના માનનારાઓ તેમને કહેશે કે નહીં નહીં, બલકે તમારા માટે કોઈ રીતનું માન સન્માન નથી. તમોએ તો અમારા માટે આ આફત પહેલાથી તૈયાર કરી રાખી છે અને તે ઘણી જ ખરાબ રહેવાની જગ્યા છે. પછી તે અનુયાયીઓ માનનારાઓને સેવ કરનારાઓ અર્થ કરશે કે એ અમારા પાલનહાર, જેમણે અમારા માટે આ રસ્તો તૈયાર કર્યો છે તેમના માટે આગની બે ગણી સજા વધારી દે. ને વળી તેઓ કહેશે કે અમને શું થઈ ગયું છે કે અમે તે લોકોને જહન્નમમાં નથી જોતા કે જેમને અમે ખરાબ કામ કરનારાઓમાંથી ના ગણ્યા કરતા હતા. ભલા અમોએ તેમની ખોટી મશ્કરી કરી હતી અથવા શું તેઓ અમારી નજરમાં જ પડતા નથી, નજરે જ નથી આવતા? બેશક જહન્નમ વાળાઓનું અંદરો અંદરનું બાધું હકીકત હશે, સાચું હશે. એ રસૂલ, તું કહે કે હું તો સિર્ફ એક બિવરાવનારો છું અને તે એક ખૂબ જ કુદરત વાળા હાવી અલ્લાહ ના સિવાય કોઈ બીજો માબૂદ નથી, કોઈ ઈબાદત ને લાયક નથી. આસમાનો તથા જમીનો અને જે કાંઈ તે બેની વચ્ચે છે તેમનો પાળવા વાળો, જે મહાન તાકતવર અને માફ કરનાર છે. તું કહે કે કયામત વિશેની ખબર મહાન ખબર છે, ખૂબ જ ગંભીર ખબર છે. કે જેનાથી તમે મોઢું ફેરવી રહ્યા છો. Thank you. જ્યારે ઉપલી દુનિયાના રહેવાસીઓ અંદરો અંદર ચર્ચા ઝઘડા ને વાદ વિવાદ કરવા લાગ્યા ત્યારે મને તેમના ઝઘડાનું ઇલમ ન હતું. મને કઈ બીજી વહી કરવામાં નથી આવી, અલ્લાહ તરફથી બીજું કઈ કહેણ આપવામાં નથી આવતું, પણ આ કે હું એક ખુલ્લો બીવરાવનારો છું. તે સમયને યાદ કર જ્યારે તારા પાલનહારે મલાઈકાઓને કહ્યું કે ચોક્કસ જ હું માટીમાંથી એક માણસ બનાવનાર છું. પછી જ્યારે હું તેને બનાવી ચૂકું ને પછી મારી રૂહ માંથી તેમાં ફૂંકી દઉં તો તમે તેની સામે સજદામાં પડી જજો. આથી બધા મલાઈકાઓએ તો સજદો કર્યો. પણ ના કર્યો તો ઇબ્લીસે, સિર્ફ ઇબ્લીસે, તેણે ઘમંડ કર્યો, અભિમાન કર્યું ને નાસ્તિકો માં ગણાયો. અલ્લાહે કહ્યું, એ ઇબ્લીસ, જેને મેં મારા બે હાથો થકી પેદા કર્યો, તેને સજદો કરતા તને કઈ વસ્તુએ અટકાવ્યો? શું તે અભિમાન કર્યું, અથવા તો શું તું ઊંચા દરજ્જાને મર્તબા વાળાઓ માંથી છે? અર્જ કરવા લાગ્યો કે હું તેના કરતા બલંગ છું, વધારે સારો છું. તે મને આગમાંથી પેદા કર્યો છે અને તેને માટીમાંથી પેદા કર્યો છે. અલ્લાહે કહ્યું, તું અહીંથી નીકળી જા, કારણ કે તું બેશક અમારા દરબારમાંથી હાંકી કાઢવામાં આવેલો છો. ને બેશક તારા પર ન્યાયના દિવસ સુધી, કયામતના દિવસ સુધી મારી લાનતને ફિચકાર થતી રહેશે. અર્જ કરવા લાગ્યો કે એ મારા પાલનહાર, તું મને તે દિવસ સુધીનો મોકો ને મોહલત આપી દે કે જે દિવસે લોકો ઉઠાડવામાં આવશે. કહ્યું, બેશક તને મોકો આપવામાં આવ્યો છે. તે જાણીતા સમયના દિવસ સુધીનો. આથી તેણે અર્જ કરી કે હવે કસમ છે તારી ઇજ્જતની કે હું બધાઓને જરૂર બહેકાવીશ, જરૂર ભટકાવીશ. તેઓ માંથી તમારા નિખાલસ બંદાઓ સિવાય. કહ્યું, આ સાચું છે અને હું સાચું જ કહી દઉં છું. કે હું પણ તારાથી અને તેમના માંથી જે પણ તારા માનનારાઓ થઈ જશે, તારા પગલે ચાલશે, તારું કહ્યું માનશે, તેઓ બધાથી જહન્નમ ભરી દઈશ. એ રસૂલ, તું કહે કે હું તો તમારાથી તે સંદેશો પહોંચાડવા બદલ, તે પેગામ પહોંચાડવા બદલ કોઈ જ બદલો માંગતો નથી અને ન હું દોડઘાળું માણસો માંથી છું. આ કુરાને મજીદ તો બધી દુનિયાઓ માટે એક નસીહત છે, શિખામણ છે. અને તેની ખરેખરી ખબર થોડા સમય બાદ તમો બધાને જરૂર માલુમ પડી જશે.